જય સ્વામિનારાયણ. આજે થોડું પૂર્વ ભૂમિકા રૂપે આપણે કંઈક સાંભળીશું. તમે સૌ કોઈ જાણો છો એ પ્રમાણે સંમત 1837ના ચૈત્ર સુધી 9મીને દિવસે અયોધ્યાની પાસે છપૈયામાં ભગવાન સ્વામિનારાયણ ધર્મદેવ અને ભક્તિ માતાના ભુવનમાં પ્રગટ થયા. ત્રણ વર્ષ જેવું છપૈયામાં રહ્યા, પછીના 8-1 વર્ષ અયોધ્યામાં રહ્યા. 11 વર્ષની ઉંમરે ગ્રહ ત્યાગ કર્યો, હિમાલયમાં ગહન વન પર્વતમાળાઓને ઉલ્લંઘી પુલ્હાશ્રમમાં ઉગ્ર તપશ્ચર્યા કરી, અનેક તીર્થોમાં ફરતા ફરતા એ નીલકંઠ વર્ણી જગન્નાથપુરી, ત્યાંથી થઈ રામેશ્વર, ત્યાંથી પંઢરપુર, નાસિક, ત્રંબકેશ્વર થઈ ગુજરાતમાં પ્રવેશ કર્યો અને છેક માંગરોળ બંદર પાસે લોજ ગામમાં 18 વર્ષની ઉંમરે એટલે 7 વર્ષ વન વિચરણ કર્યા પછી સંમત 1856 શ્રાવણવદી 6ના દિવસ જન્માષ્ટમીના 2 દિવસ પહેલાં લોજપુરમાં વાવને કાંઠે એક શિલા ઉપર નીલકંઠ વર્ણી બેઠા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો લોજમાં, અને રામાનંદ સ્વામી તો ભુજ તરફ હતા, વડીલ શિષ્ય મુક્તાનંદ સ્વામી વગેરે હતા. સુખાનંદ સ્વામીએ વર્ણીને જોયા, વર્ણી એટલે નીલકંઠ વર્ણી એ તપસ્વીઓએ પાડેલું નામ છે, અને નીલકંઠ વર્ણી એટલે ઘનશ્યામ મહારાજ, અને ઘનશ્યામ મહારાજ એટલે જ ભગવાન સ્વામિનારાયણ. સુખાનંદ સ્વામી એમને આગ્રહ કરીને આશ્રમમાં લઈ ગયા. મુક્તાનંદ સ્વામી વગેરે સંતોનું જીવન, ભક્તિભાવ, પ્રેમ આ બધું જોઈ, સાધુતા, તપસ્વીપણું, અનન્ય ભક્તિભાવ વગેરે જોઈને રામાનંદ સ્વામી વિશે ઘણું ઘણું સાંભળીને રામાનંદ સ્વામીમાં મન લાગ્યું. 10 મહિના પછી રામાનંદ સ્વામી અને નીલકંઠ વર્ણીનો મેલાપ પીપલાણા ગામે થયો. ત્યાર પછી 4 મહિને રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી. સંમત 1857 કાર્તિક સુધી એકાદશી એટલે પ્રબોધની એકાદશી મહાદીક્ષા આપી અને નામ પાડ્યું સહજાનંદ સ્વામી. બરાબર 1 વર્ષે રામાનંદ સ્વામીએ રાજકોટ પાસે જેતપુર ગામ છે ત્યાં નીલકંઠ વર્ણીને પોતાની ગાદીએ સ્થાપ્યા, ધર્મધુરા સોંપી, અને બરાબર 32મા દિવસે એટલે 1 મહિના પછી 2 દિવસે રામાનંદ સ્વામીએ સ્વતંત્ર થતા ફરેણીમાં દેહ ત્યાગ કર્યો અને સ્વધામ પધાર્યા. હવે નીલકંઠ વર્ણી એટલે સહજાનંદ સ્વામી એ સંપ્રદાયના ગુરુસ્થાને ઈષ્ટથાને છે. શ્રીજી મહારાજના હુલામણા નામથી આપણે સૌ પુકારીએ છીએ. 14મા દિવસે એટલે રામાનંદ સ્વામીની ઉત્તરક્રિયા 14મા દિવસે સ્વામિનારાયણ મંત્ર સૌને આપ્યો. ત્યારથી એ ભગવાન સ્વામિનારાયણ તરીકે પ્રસિદ્ધ થયા. આશ્રિતો સૌ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા હતા. શ્રીજી મહારાજની પાસે દેશ દેશાવરમાંથી અનેક મુમુક્ષુઓ ખેંચાઈ ખેંચાઈને આવવા માંડ્યા. એ આવનારાઓમાં અનેક જિજ્ઞાસુ હતા, મુમુક્ષુઓ હતા, પૂર્વજન્મના કોઈ મહાયોગીઓ, સિદ્ધો, તપસ્વીઓ, જુદા જુદા ધામના સિદ્ધ મુક્તો પણ પુરુષોત્તમ નારાયણ ધરતી ઉપર ભગવાન સ્વામિનારાયણ નામે પ્રગટ થવાના છે એ જાણીને મનુષ્ય જન્મ ધારણ કર્યો તો એ સૌ શ્રીજી મહારાજ પાસે આવવા લાગ્યા. સેંકડો હરિભક્તો અને સેંકડો સંતોની સમાજ એ સહજાનંદ સ્વામીના આશ્રિત હતો. સંવત 1858માં ગાદીએ બેઠા અને સંવત 1863, ફક્ત 5 વર્ષના જ ગાળામાં, ફક્ત 5 વર્ષના સમયમાં જ ભગવાન સ્વામિનારાયણ પાસે 500 પરમહંસો હતા. કારણ કે સંવત 1863 એટલે 5મે વર્ષે કાલવાણીમાં 500 પરમહંસોને દીક્ષા આપી આ ઐતિહાસિક ઘટના છે. 5 જ વર્ષમાં 500 પરમહંસો. પછી તો 22 વર્ષનું હજી સત્સંગ વિચરણ છે, કેટલા સંતો હોઈ શકે તમે વિચારો. આપણે એક કંઠે અને જીભે ચડી ગયું છે 500 પરમહંસો એટલે 500ને એકમો થવા જ દેતા નથી. પણ 500 પરમહંસો તો 5 વર્ષમાં હતા અને પરમહંસી દીક્ષા આપી હતી. સૌને શિખા સૂત્ર એટલે ઉપવીત એ બધું છોડાવી દુર્જનોના ત્રાસથી ઓળખ છુપાવવા, હાથમાં આવે એ જમી લેવાનું, કોઈ પાત્ર આ તે કશું રાખવાનું નહીં. આવી પરમહંસી સંન્યાસી દીક્ષા 500 પરમહંસોને 5 વર્ષે આપેલી. અનેક સંતો મુમુક્ષુઓ એમની પાસે આવી આવીને ત્યાગાશ્રમ સ્વીકારતા હતા. કારણ કે એમનું દર્શન કર્યા પછી કોઈને સંસારમાં જ જવાનો રસ રહેતો નહોતો. એ જ તો ભગવાનનું ભગવાનપણું છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આજ તો ચમકનો આખો પહાડ આવ્યો છે. સેજે એમનું દર્શન કરે એમની પાસે આવે. હવે એ તો જેણે દર્શન કર્યા હશે એને ખબર છે. પણ સહજાનંદ સ્વામી બહુ સરસ એક વસ્તુ આપણને શીખવે છે, સૌ સમાજને, ત્યાગી સમાજને, કે આટલા બધા ગ્રહ ત્યાગ કરીને સાધુઓ આવતા, જો એ જ પ્રમાણે 5 વર્ષના રેશિયાથી તમે ગણો તો કેટલા બધા સાધુઓ ભેળા થઈ જાય. મહારાજ સમજતા હતા કે મુમુક્ષુઓ છે, બધા આવે છે, પરંતુ અસલી માલ હોવો જોઈએ. એટલે આવતા ખૂબ સંતો થતા, પણ એવા વ્રત અને કડક નિયમો પ્રકરણો ફેરવતા કે એ તપ ત્યાગના નિયમમાં જે હાલાપોલા નબળા દેહભાવવાળા એ બધા જ પાછા એ છોડી છોડીને પોતપોતાના સ્થાને ગોઠવાઈ જતા. તોય સહજાનંદ સ્વામીએ લીલા સંકેલી ત્યારે 2-2 હજાર પરમહંસો સહજાનંદ સ્વામીની પાસે હતા. કારણ કે એક એક જે મંદિરો હતા એમાં 200-300 સાધુ તો સ્વાભાવિક હતા. તો આ જે ભગવી ફોજ, ભગવો સમાજ વિશાળ રીતે હતો, એમાંના એક સંત એ ગુણાતીતાનંદ સ્વામી વિશે આપણે કંઈક આજે થોડુંક સાંભળવાનું છે. જામનગર પાસે ભાદરા ગામ છે, ત્યાં વલ્લભરામ જાની કરીને બહુ પવિત્ર બ્રાહ્મણ પરિવાર, એમના એક દીકરા, એમનું નામ ભોળાનાથ. ભોળાનાથની કૃપાથી એનો જન્મ થયેલો. સોમનાથ મહાદેવનું વ્રત રાખીને પિતાએ પુત્ર પ્રાપ્તિ કરેલી, માટે વલ્લભજી જાનીએ દીકરાનું નામ ભોળાનાથ રાખેલું. એ ભોળાનાથનું સગપણ એ જ વિસ્તારના કાલાવડ ગામે સુખદેવ દવે એમના દીકરી સાકરબાઈ સાથે થયેલું. આ બધા મૂળે ગોપનાથ મહાદેવના પ્રસિદ્ધ સ્થાનના સિદ્ધ યોગી આત્માનંદ સ્વામીના આ બધા શિષ્યો હતા. આત્માનંદ સ્વામી મહાસમર્થ સિદ્ધ, જેની પાસે રામાનંદ સ્વામી પણ આવ્યા હતા અને એમણે દીક્ષા લઈને એ આત્માનંદ સ્વામી જ એમને રામાનંદ નામ આપેલું. પછી ઉપાસના બાબતે જે કાંઈ ભેદ પડ્યો અને પ્રસંગ પછીનો છે, પણ એ વખતે એ આત્માનંદ સ્વામી મહાસમર્થ સ્વતંત્ર આઠો પહોરો સમાધિમાં રહે, આંખ ખોલે ને બંધ કરે અને બ્રહ્માનુભૂતિની જેને અનુભૂતિ હતી, સ્વતંત્ર થકા શરીર રાખવું હોય તો રાખે ને છોડવું હોય તો છોડી દે, અને એના અપરંપાર પરચાઓને ઐશ્વર્ય જે ઘણા બધા હરિલીલામૃત ગ્રંથમાં લખાયેલા છે. શ્રીજી મહારાજ પણ અને રામાનંદ સ્વામી આ બધા આદરથી આત્માનંદ સ્વામીને માને છે. એવા આત્માનંદ સ્વામી એમના આ બધા શિષ્યો હતા. સમજવાની વાત એ છે કે જ્યારે યોગ્ય સમયે ભાદરાથી વલ્લભરામજી જાની પોતાના દીકરા ભોળાનાથને પરણાવવા કાલાવાડ આવ્યા, ત્યારે કન્યા પક્ષે સુખદેવ દવે એમણે વિચાર કર્યો કે આપણે બધા આત્માનંદ સ્વામીના શિષ્યો છે, એ બધાને આપણે આ લગ્ન પ્રસંગે આમંત્રણ આપીએ, આપણા સાચાને વાલા સગા આજ, અને એ બધા આવે અને ગુરુ આત્માનંદજીને પણ આમંત્રણ આપીએ અને લગ્ન પ્રસંગને આપણે સત્સંગમાં પલટી નાખીએ, ખૂબ સત્સંગ કરીએ, સત્સંગનો લાભ લઈએ, સૌ સાથે બેસીને કીર્તન ભજન કરે, લગ્ન પ્રસંગ એક નિમિત્ત બને પણ ગુરુનો સાનિધ્યનો સત્સંગ મળે અને સૌ શિષ્યોની સેવા અને દર્શનનો લાભ મળે, આવું એ સુખરામ દવેએ વિચારેલું. આત્માનંદ સ્વામી આવ્યા અને એમના અનેક શિષ્યો એ પ્રદેશમાં હતા, એ બધા બહુ મોટો સમાજ આવ્યો. લગ્નવિધિ સંપન્ન થયો પછી વરકન્યા નવ દંપતિ એ ગુરુને પગે લાગવા આવ્યા આશીર્વાદ લેવા. છે તે ગ્રહસ્થને આવો પ્રસંગ હોય એના જીવનનો અને એને ત્યાં એ ગુરુ હોય તો એના પગે લાગવાનું ને આશીર્વાદ લેવાનું કોને એમ ન થાય. એમ એ ભોળાનાથ અને સાકરભાઈ નવ દંપતિ વરઘોડિયા ગુરુને પગે લાગે છે. આત્માનંદ સ્વામી બે હાથ ઊંચા કરીને આશીર્વાદ આપે છે, પણ ઘણી વાર સુધી આમ એ દીકરીને દીકરા સામે જોઈ રહ્યા છે અને પછી બોલ્યા ગુરુ કે બેટા દીકરી મારા આશીર્વાદ છે કે તમારે ત્યાં બે પ્રતાપી પુત્રો થશે, એમાંય મોટા દીકરા તો મહા ઐશ્વર્યશાળી મહાપ્રતાપી દિગંતમાં એની કીર્તિ ફેલાશે, હજારો લોકો એની પાછળ ફરશે, અને બેટા એ મોટા દીકરાના લીધે જ સાક્ષાત ભગવાન તમારા ઘરે આવશે, અને દીકરી તારા હાથના ભોજન જમશે, તમને બહુ સુખ આપશે. જેમ જેમ ગુરુ વર્ણન કરે અને જેમ આશીષ વરસાવે, સ્વાભાવિક છે કે આ બેના આંખમાં આંસુ આવી જાય કે અમારા કેવડા મોટા ભાગ છે કે જેમ શબરીને ત્યાં રામ આવશે એમ આ દીકરાને લીધે ભગવાન આવશે અને અમારા હાથના ભોજન જમશે. એ બંનેની આંખમાં આંસુ ચાલ્યા જાય છે. પણ થોડો વિરામ લઈ ત્યાં તો આત્માનંદ સ્વામીની આંખમાં આંસુ આવ્યા. એટલે શિષ્યોને એમ બધાને થયું કે ગુરુની આંખમાં કેમ આંસુ, આમને તો હરખના આંસુ છે. ત્યારે પૂછ્યું કે બાપજી તમને શેના આંસુ છે? ત્યારે કહ્યું કે મને એવું છે કે મારું શરીર વૃદ્ધ થયું છે, ભગવાન પૃથ્વી ઉપર આવે છે, મારે શરીર છોડવાનો સમય થયો છે, મને એ પુરુષોત્તમનું દર્શન નહીં થાય, એનું મને દુઃખ છે. તો હવે શિષ્યો રડવા માંડ્યા. એટલે આત્માનંદ સ્વામીએ કહ્યું કે ભાઈ તમે શા માટે રડો છો? તો ગુરુજી તમે એમ કહ્યું કે હવે મારો શરીર છોડવાનો વખત આવ્યો છે, તો અમે તો અનાથ થઈ જઈએ, અમારે ક્યાં જવું? એટલે આત્માનંદ સ્વામીએ કહ્યું કે તમે ક્યાં અનાથ છો? રામાનંદ સ્વામી અત્યારે વિચરણમાં છે, પણ સમય જતા એ લોજમાં આશ્રમ સ્થાપશે અને તમે મારા સૌ શિષ્યો એમના આશ્રિત થઈને રહેજો, તમારું પરમ કલ્યાણ થશે. બધાને ખુશી થઈ. બીજે જ દિવસે આત્માનંદ સ્વામીએ કાલાવડથી વિદાય લીધી, રામપરા બાજુ ગયા અને સ્વતંત્ર થકા એમણે શરીરનો ત્યાગ કર્યો. ધામધૂમથી જાનની વિદાય થઈ, બધા હરિભક્તો પણ વિખરાયા. સમયને જતા શું વાર લાગે, ધીમે ધીમે ધીમે સમય ચાલ્યો જાય છે. દિન ગણતા માસ ગયા, નવે તો વર્ષે આતરિયા, આવી જે વાતો આવે છે એમ સમય ચાલ્યો જાય છે. પણ ભાઈ વર્ષોના વાણા ગયા, 15 વર્ષ વ્યતીત થઈ ગયા, પણ ભોળાનાથ અને સાકરબાઈને ત્યાં કોઈ પુત્ર નથી, કોઈ સંતાન નથી. હવે મનમાં ગ્લાની થાય છે કે આવા સમર્થક ગુરુએ આશીર્વાદ આપ્યા અને નિસંતાન, અને 15 વર્ષ એટલે કઈ ઓછો તો સમય ન કહેવાય ને. 15 વર્ષ વયા જાય અને સમર્થ ગુરુ કહી ગયા હોય તમારે ત્યાં 2 દીકરા થશે અને આ પારણિયા ખાલી રહે, એટલે બંનેની ધીરજ ખૂટી ગઈ અને મનમાં એમ થોડું થોડું થાય કે કેવા સમર્થ ગુરુ અને એના વેણ ખોટા કેમ પડે. અને ખરેખર એ આપણે જાણીએ છીએ એવા બધા એના સામર્થ્યના પ્રસંગો કે આત્માનંદ સ્વામી, એમના એક શિષ્ય વિઠ્ઠલ બ્રાહ્મણ હતા અને એમને નાનકડો દીકરો હજી સ્તનપાન કરતો અને એમના પત્ની અને દીકરાની માં મૃત્યુ પામી ગઈ, એટલે છોકરો રડ્યા કરે, બાપને પણ દુઃખ થાય, એટલે આત્માનંદ સ્વામીની પાસે આવીને ઢગલો થઈને રડી પડ્યો વિઠ્ઠલ બ્રાહ્મણ, મહાયોગ્ય આત્માનંદ સ્વામી. આત્માનંદ સ્વામી કહે, અરે અરે અરે તું શા માટે રડે છે? તો કે ગુરુ મહારાજ શું કરવા, આ છોકરાની માં મૃત્યુ પામી, છોકરાને ઉછેરવો કેમ, શું કરવું, કેમ એની માં સિવાય બીજું કોઈ દૂધ પીતો નથી, છોકરો મરી જશે, દયા કરો. આત્માનંદ સ્વામી કે એની માં જતા રહે છે પણ તું ક્યાં જતો રહ્યો છે? એટલે તું દોડાય. અરે મહારાજ કે હું તો પુરુષ છું, પુરુષ હો તો શું છે, તારા સ્તનમાં છોકરો ધાવશે ત્યાં સુધી દૂધ આવશે, જા. મારી જાણમાં ધર્મ જગતમાં કોઈ પુરુષે દીકરાને ધવડાવ્યો હોય એવો આ સિવાય બીજો પ્રસંગ વાંચવામાં નથી આવ્યો. સ્તનથી ધવડાવેલો એક માનધાતાનો છે કે જેને ઇન્દ્રિય આંગળી આપીને મોટો કર્યો હતો, પણ એ આંગળી પણ આ સ્તનમાન કરાવવું. અને એમણે ધવડાવ્યો, છોકરો જીવો મોટો રહ્યો થયો, પણ પછી એમ થઈ ગયું વિઠ્ઠલને કે જે ગુરુએ આટલો કૃપા કરી છે તો પછી હવે સંસારમાં રહીને શું કરવું છે. એ ધન્ય છે ને એ બ્રાહ્મણને, એ વ્યક્તિને, એ શિષ્યને ધન્ય છે. નહીતર આજે તો જે છે તે આપણે સમજીએ છીએ કે જેમ જેમ કંઈ આશીર્વાદ મળતા જાય ને તો સંસારીઓને સંસારની જ લાલચ થાય છે, કોઈને વૈરાગ તો થતો જ નથી. કે આટલું આપણા ઉપર ભગવાને કૃપા કરી છે અને ભગવાન જો આપણને આ વસ્તુ આપે છે તો મહામૂલી વસ્તુ કેમ ન લઈ લે. પણ હવે એ નથી સાંભળતું ને, આ દુનિયાનું જ બધું સાંભળે છે, દુનિયાનું સાંભળે. તુલસીદાસજીની ઝૂંપડીમાં ચોરી થઈ, ચોરીમાં જ બીજું કાંઈ હતું ને, પુસ્તક લઈ જવાની વાત હતી, ધર્મ ગ્રંથ લઈ જવાની વાત હતી. તો તુલસીદાસજીએ એ સમયે જે હતું એ બધું કાઢી નાખ્યું, તુંબડી પાત્ર અસ્ત્ર બધું વલકળ બધું ફેંકી દીધું. કોઈએ કહ્યું બાબા આ શું કર્યું, તો કે મારા માટે એક ચોર આ પુસ્તક લેવા આવ્યો અને ચોર ચોરી ના કરી શક્યો. ચોરને પૂછ્યું તો કેમ ના કરી શક્યો, તો કે બહાર બે રાજકુમારો ચોકી ભરતા હતા. તુલસીદાસજીને થયું કે મારા માટે રામને જાગવું પડે તો બહેતર છે ઘરમાં કંઈ રાખવું જ નહીં, ઝૂંપડામાં કંઈ રાખવું જ નહીં, ફેંકી દઉં. આપણને આનાથી વિપરીત વિચાર આવે કે ભગવાન બેઠો છે તો હવે શું વાંધો છે. સાચી ભક્તિ ભાવના એવી છે કે હું ભગવાનને શા માટે મજૂરી કરાવું. તો આ વિઠ્ઠલ એમણે પોતાનો દીકરો એમની સમેત ગુરુને સમર્પિત થયા, કહ્યું અમારને સાધુ દીક્ષા આપો, આપની સાથે રાખી લ્યો, હવે સંસારમાં રહેવું નથી. અને એ આત્માનંદ સ્વામીએ વિઠ્ઠલનું નામ વિઠ્ઠલાનંદ અને બાળકનું નામ બાળાનંદ, એ બેને સંન્યાસી દીક્ષા આપી અને બાળાનંદ અને વિઠ્ઠલાનંદ હંમેશા સત્સંગમાં ફરતા. લોઢવા ગામમાં લખુચારણને ત્યાં વિશેષપણે એ રહેતા. નીલકંઠ વર્ણી જ્યારે આવ્યા લોઢવા ત્યારે આ બે ત્યાં હતા. એ પહેલાં એની વાતો કરે ને મહારાજ એમની વાતો સાંભળે, મહારાજ ઘણી સંભળાવે ને આવું બધું ઘણું છે. પછી એ લાંબી વાત છે. એકવાર તો એ બાળાનંદ ઊભો થઈને નીલકંઠ વર્ણીને પગે ન લાગ્યો, ઉંમરમાં મોટો હશે હોય જ ને સ્વાભાવિક. રામાનંદ સાહેબ પ્રગટ થઈને બે સોટી વળગાડી બાળાનંદને કે તને ભાન પડે છે કે એ કોણ છે. આવી બધી ઘણી લીલાઓ છે. એ બાળાનંદ અને વિઠ્ઠલાનંદ ફરતા ફરતા ઉમેશ ગામના એક ખેડૂતની વાડીએ વિરામ લેવા એક ઝાડ નીચે બેઠા છે. એ જ વખતે ગઢડા એટલે ગઢપુર એના દરબાર હેબલ બાપુ દાદા ખાચરના પિતાશ્રી એ વ્યવહાર પ્રસંગે ક્યાંય ગયા છે અને ઘોડે સ્વાર થઈને પાછા ફરતા હતા, તૃષા લાગી અને ત્યાં વિરામ લેવા એ વાડીએ રોકાયા અને ઘોડાને પાણી પાયું, પોતે પાણી પીધું. થોડી વાર બેઠા અને દૂર એક ઝાડ નીચે આ બાળાનંદ ને વિઠ્ઠલાનંદ બે સંન્યાસી બેઠા, ઓળખતા નહોતા એને નામથી. આ એની મસ્તીમાં હતા કે દરબાર એમની એમની પાસે ગયા નહીં, કે સાધુ અત્યારે એની મસ્તીમાં છે ભલે રે. ઘણી વાર સાધુ પાસે સમજી વિચારીને જવાય, એની પહેલામાં હોય તો પછી નકામું થાય. પણ પછી એ વાતો કરતા કરતા એમાં આ વિઠ્ઠલાનંદે કાંકરી લઈ અને આમ આંગળી ઉપર આમ ચડાવી, આપણે રમત કરતા હોય ત્યારે આમ ચડાવે ને, આમ તર્જનીને અંગૂઠા ઉપર આંગળી ચડાવીને એક દૂર થોડોક આવડો લીમડાનો છોડ હતો એના ઉપર આમ કાંકરી જવા દીધી અને લીમડાને બરાબર આમ નિશાનમાં આંટ્યો અને કીધું દેખ બાલાનંદ, એ નિમકા પૌધા મહાભાગ્યશાલી પરમ ભાગ્યશાલી જી ગુરુજી એસા ક્યા ભાગ્ય હૈ ઉનકા, તો કે પરાતર પુરુષોત્તમ નારાયણ નિંબ વૃક્ષ કે નીચે આકર બેઠ જાયંગે એસા ઉસકા ભાગ્ય હૈ. હવે આવું ભવિષ્ય ભાખ્યું અને એ તો બે જોગે હાલતા થઈ ગયા, પણ હેબલ બાપુને થઈ ગયું કે લીમડો જો આ ભાગ્યનો હોય તો લીમ વૃક્ષને ઉપાડીને મારે આંગણે રોપવું તો મારે ભગવાન ગોતવા જ જવો ના પડે. ભાઈ આમાં શીખવા જેવું છે કે જેને ભગવાન મળ્યો હોય અથવા જેના નસીબમાં ભગવાન હોય એની સાથે કોઈ પણ જાતનો નાતો બાંધો આપોઆપ પાર ઉતરી જાય. એટલે ભગવાનના સંબંધવાળી વસ્તુઓ જળ હોય કે ચૈતન્ય, વૃક્ષ હોય કે પશુ પક્ષી, એનો મહિમા સમજવાનું વૈષ્ણવી ધારામાં મહાત્મ્ય છે. એના એરામાંય પણ કોઈ દુરિત તત્વ યમપુરીના દુઃખ આતે આવતા નથી. આટલી તો એની એ ભૂમિની એની નજદીકનો પ્રતાપ છે. અને એ ખેડૂત પાસે માગીને લીંબ વૃક્ષ લાયા અને દરબાર ગઢના ચોકમાં રોપ્યો અને એ જ લીંબ વૃક્ષ વર્ષો જતાં મોટો થયો અને ભગવાન સ્વામિનારાયણ એ લીંબ વૃક્ષે નીચે આવીને બેઠા. વર્ષોના વાણા ગયા હતા, બાપુ તો ભૂલી ગયેલા, દીકરાની જેમ પાણી પાઈને લીમડો ઉછેરેલો. અને એ લીંબ વૃક્ષ ગઢપુરમાં તમે દર્શન કરો છો તો બેઠા. ને પછી એબલ બાપુએ પહેલી સભા છે અને ભાવથી કારિયાણીથી તેડી લાવ્યા હતા મહારાજને, ભગવાન સ્વામિનારાયણને, અને લીંબ વૃક્ષને આમ ટેકો દઈ. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણે એભલ બાપુની સામે જોઈને કીધું કે બાપુ આ લીંબ વૃક્ષ જોઈને કંઈ યાદ આવે છે? આ ભગવાન એ કેવો અને ભક્તો એ કેવા અને લીમડા એ કેવા, આપણે તો ખાલી આ કથાઓ ગાઈ અને પાર ઉતરી જાય એવું છે ભાઈ. કે ના મહારાજ, કે લીમડો લીમડો છે, ભૂલી ગયા દરબાર ઉમેશ ગામની સીમ યાદ કરો? અરે હા મહારાજ, તો હા બસ અમે આવી ગયા છીએ. અને બાપુ ફરીથી પગમાં પડ્યા. આ જે બધી કથાઓ છે ભાઈ, ઘણા કે પ્રમાણ હોય તો અમે ભગવાન સ્વામિનારાયણને ભગવાન માનીએ, આ ઠેકાણે ઠેકાણે પડ્યા છે પ્રમાણ તારે જોવા હોય. આવા આત્માનંદ સ્વામી મહાસિદ્ધ સમર્થ યોગી અને એમના આશીર્વાદ અને 15-15 વર્ષથી ખોળા ખાલી, ધીરજ ખૂટી અને પછી એમ થયું કે ચાલો હવે પ્રવાસ ક્ષેત્રે જઈએ, કૃષ્ણની આરાધના કરીએ, અનુષ્ઠાન કરીએ, કંઈક કરીએ કે જેથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થાય અને આપણને પુત્ર પ્રાપ્તિ થાય. ચાલતા થયા ભાઈ, વચ્ચે મેખાટીંબી ગામ આવે છે, ત્યાં પણ આત્માનંદ સ્વામીના ઘણો શિષ્યો હતા. એમને ત્યાં મેળાપ થયો, બધાએ ખૂબ સત્સંગ કર્યો. અમને ખૂબ બ્રાહ્મણ હતા એટલે એ રીતે બધી ભોજન સીધું સામગ્રી ખૂબ સરભરા કરી સાચવા રહ્યા, સત્સંગ થયો. અને બધા ભેળા થયા ને એટલે તો પછી શું ગુરુઓના પ્રસંગો અને એ કૃપાના બધા એ વાતો નીકળીને રસના ઘૂંટડા લઈએ. બધાને હરખના આંસુ આવે પણ આ ભોળાનાથ અને સાકરભાઈને શોકના આંસુ આવે કે ગુરુ આટલો પ્રતાપી હતા, એની ના નથી, બધાનું કામ થયું પણ મારું કેમ ના થયું. એને પોતાનું દુઃખ વેદના આપે કે મારે આમાં આમાં કઈ રીતે એમ ખુલવું, શું હું કહું આ લોકોને કે આવું કેમ થયું, એમ બોલી નથી શકતા પણ મનમાં દુઃખ થાય છે કે આવું કેમ થયું એમ. અને થાય ને, સ્વાભાવિક ન થવું જોઈએ, પણ હવે મોટાભાગના જીવને તો થાય જ કે ભાઈ બધાનું ભલું થયું ને મારું શું રહી ગયું, એવા મારા શું ફૂટી ગયા એવું, અથવા તો મારાથી એવું શું થયું કે આ આમ ન થયું એમ. અને વાતે સાચી ને, બીજા જમી લે એનાથી આપણને શું પેટ ભરાય. પછી તમે વખાણ કરો કે આ ભોજન આવું છે ને આ આવું છે ને આ આવું છે, એમ આ બધું કલ્યાણનું પણ એવું છે, જ્યાં સુધી પોતાનું પેટ ભરાય નહીં ત્યાં સુધી કોઈ ઓડકાર આવે નહીં. મનમાં વેદના છે. એ રીતે સભા તો પૂરી થઈ, સૌ વિખરાય, રાતનો સમય તો સૌ સુખરાત એટલે નિદ્રા અને ખોળે લંબાવ્યું. ભોળાનાથ અને સાકરભાઈ પણ સૂઈ ગયા છે. વહેલી સવારે 4 વાગે બ્રાહ્મ મુહૂર્તમાં સાકરબાઈના સ્વપ્નમાં યોગીરાજ આત્માનંદ સ્વામી આવ્યા. સ્વપ્નમાં સાકરબાઈ દોડીને પગે પડી ગયા. અરે એમને સ્વપ્નમાં તો આપણને ખબર હોતી નથી ને કે આ સ્વપ્ન છે એમ, એ તો તાદ્રશ્ય સાચું જ લાગે અને સાચું જ હોય છે ઘણા સ્વપ્ન. કારણ કે શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન સ્વપ્નમાં આવે એ તો સાચા જ હોય છે, એવા સાધુઓ સ્વપ્નમાં આવે એ સાચા જ હોય છે. દુનિયાની વસ્તુ આવી હોય તો ભલે મિથ્યા હોય, પણ ભગવાન અને ભગવાનના સાધુઓ જો સ્વપ્નમાં આવે, ભક્તો સ્વપ્નમાં આવે, ભગવાન સંબંધી વસ્તુઓ સ્વપ્નમાં આવે તો એ પરમ સત્ય માનવી. સાકરભાઈ પગમાં પડ્યા, પણ આત્માનંદ સ્વામી કીધું, દીકરી ધીરજ ના રહીને ગુરુમાં વિશ્વાસ ના રહ્યો. અમે આશીર્વાદ આપ્યા છે કે તમને બે દીકરાઓ થશે, તો શું મિથ્યા થવાનું છે? અરે પ્રભુ, ભૂલ થઈ, આવડી ભૂલ. તમે શું મને નથી જાણતા? તે હું શું બકવાસ કરીને વયો ગયો હતો? સાંભળો, પણ આખરે તમે સંસારી જીવ છો એટલે આવું થયું. અમને એનો રોષ ન હોય, પણ સાંભળો, આવતીકાલે રામનવમી છે અને સંમત 1837 રામનવમી છે. અયોધ્યા પાસે છપૈયામાં પરાતપર પુરુષોત્તમ નારાયણ આવતીકાલે રામનવમીએ રાત્રિએ 10 વાગે પ્રગટ થશે ભક્તિ માતા અને ધર્મદેવના ભુવનમાં. અને ત્યાર પછી બરાબર તમારે ત્યાં 4 વર્ષે પુત્રનો જન્મ થશે, મહાપ્રતાપી, મહાઐશ્વર્યશાળી. એ ભગવાનના ગુણગાન ગાશે, દિગંતમાં એની ભગવાનની કીર્તિ વ્યાપશે. એ પુત્રનો જન્મ થશે. એના પછી બરાબર 4 વર્ષે બીજા દીકરાનો જન્મ થશે. હવે રાજી? આ સંદેશો તમે તમારા પતિ ભોળાનાથને પણ આપી દેશો. આ ટૂંકીને દ્રશ્ય થઈ ગયા. જાગી ગયા, સવારના 4 વાગ્યાનો સમય હતો એટલે એકદમ પતિદેવને પણ જગાડ્યા અને આ વાત કરી. બંને ખૂબ રડ્યા, કારણ કે ગુરુમાં અશ્રદ્ધા થઈ, સ્વાભાવિક આવું થયું. ગુરુને ઠપકો આપવું પડ્યું, પણ જો કે એ પણ એક મંગલ ઘટના છે ને. આવું આવું બનવું, ઉલટાના ગુરુના ઐશ્વર્યનો પ્રતાપનો વધારે પરિચય થયો. પ્રભાસ ક્ષેત્ર જવાનું તો પછી ન જ હોય ને, માંડી વાળ્યું. હવે હવે કોણ જાય પ્રભાસ ક્ષેત્ર? આમાં ઘણું બધું કહેવાનું મન થતું હોય છે, પણ આપણે બધાની બહુ સમજ બહુ કાચી છે. આજે આજે એવો સમાજ પણ નથી, માફ કરજો, કંઈ બધું સાંભળવા સક્ષમ હોય એવો આજે સમાજ નથી. ભલે બધા માની લેતા હોય કે અમે સત્સંગ સાંભળવા માટે બધા સક્ષમ છે, ના નથી, એવું નથી હોતું. ગુણાતીતાનંદ સ્વામી બોલતા કે અમે ગાંસડીઓ જ્ઞાનની પોટલાઓ લઈ લઈને આવ્યા, પણ બધા તો ખોલી ન શક્યા. કેમ કે સાંભળનારા મળે નહીં, એને મળતા ન હોય. આજે તો વર્ષો ભાઈ ગયા ને, બહુ કઠણ છે. પ્રવાસ ક્ષેત્રથી પાછા ફર્યા. ઘણા લોકોએ કહ્યું કે શું થયું? બસ કંઈ નહીં, હવે એમ થાય છે કે પાછા જઈએ, પણ આવું કેવું હોય એવું બસ જવા દો ને. હવે ઘેર આવ્યા, એ દરમિયાન રામાનંદ સ્વામી પણ લોજમાં આશ્રમ સ્થાપ્યો. રામાનંદ સ્વામીના આશ્રયે અને સુખરૂપ દિવસો જાય છે. અને એમ કરતા કરતા 4 વર્ષે એટલે સંવત 1841 આસો સુધી પૂનમ એટલે શરદ પૂનમ, રાત્રે 11 વાગે પુત્રનો જન્મ થયો. વધામણા થયા, આનંદ આનંદ છવાયો. પણ થોડો વખત થયો ત્યાં રામાનંદ સ્વામી લોજથી ખાસ ભાદરા પધાર્યા. ભોળાનાથ અને સાકરબાઈને ત્યાં એટલે તુરત એમના ચરણમાં દીકરાને પગે લગાવ્યા. રામાનંદ સ્વામી માથે હાથ ફેર્યો, કુમકુમનો ચાંદલો કર્યો અને નામ પાડ્યું, આનું નામ મૂળજી રાખો. હવે જે સંકેત હોય તે, હવે એમાં ઘણું બધું હોઈ શકે, મને અમુક સૂઝતું પણ હોય, પણ હું નથી કહેતો, કારણ કે હું આ બધી બાબતોમાં અત્યારથી કહી દઉં કે હું કંઈ કહીશ તો ઘણી બધી જે વિવાદાસ્પદ વાતો હશે ને એ હું બહુ સ્પર્શ નહીં કરું, કારણ કે આ બધી વસ્તુને સાંભળવા વાળો બહુ મોટો વર્ગ છે. તો કોઈને દુર્ભાવ થાય તો નકામી સારી વસ્તુઓ પણ ખોઈ બેસે, તો આપણે વિવાદાસ્પદ વાતોને શા માટે સ્પર્શ કરવો જોઈએ? બીજી ઘણી અમૃત જેવી વાતો છે, અમુક બાબતો સૌ સૌની શ્રદ્ધા ઉપર છોડીને ચાલ્યું જવાનું. મૂળ વાત પરાત્પર પુરુષોત્તમ નારાયણની થવી જોઈએ એ વાત ન ચૂકાય. નામ પાડ્યું મૂળજી, રામાનંદ સ્વામી આશીર્વાદ આપીને એ જ શબ્દો ઉચ્ચાર્યા કે મહાપ્રતાપજી, મહાઈશ્વર્ય, પ્રગટ ભગવાનના ગુણ ગાશે. ઓહો કેવા મોટા છે, કેવા છે, રમાડ્યા મૂળજીને. અને રામાનંદ સ્વામી પછી કચ્છ બાજુ જતા રહ્યા. એ મૂળજી હુલામણું નામ શર્મા પડ્યું એટલે મૂળજી શર્મા, મૂળજી શર્મા સૌ કહેતા. 3 વર્ષના થયા. આપણે જે અત્યારે ગુણાતીતાનંદ સ્વામી વિશે થોડુંક કહીએ છીએ એમાં હવે એ સમજવાનું છે એમનું વ્યક્તિત્વ કેવું છે એ દ્રષ્ટિએ થોડુંક સાંભળવાનું છે કે કેવા હતા એમ. જોકે આટલું સાંભળ્યા પછી આપણને એમ તો થાય જ કે આત્માનંદ સ્વામી, રામાનંદ સ્વામી જેવા સામે ચાલી ચાલીને આશીર્વાદ આપતા હોય એ કોઈ સામાન્ય તો ના હોય, અને રામાનંદ સ્વામી જેવા સાધુ કંઈ કોઈ ધક્કા ખાય ભાઈ એમ. હે, આપણે બધા બેઠા છીએ, આપણા જન્મ થયાથી કોણ સાધુ આવ્યો હતો? કઈક હોય તો આવ્યા હોય ને આવા સમર્થ પુરુષો. અને મોટું ભાગ્ય અને મોટી બાબત તો એ છે કે આમંત્રણ આપ્યા વગર આવા આવે ને એનો મહિમા છે. વશિષ્ઠજી એકવાર દશરથ મહારાજ મળવા આવતા હતા ને તો એકદમ ખ્યાલ આવી ગયો કે દશરથ મહારાજ આવે છે. તો વશિષ્ઠજી ઊભા થઈને સામે મળવા ગયા, નહીંતર એ પરંપરા નથી કોઈ ઋષિ કોઈ સમ્રાટને સામે ચાલીને મળવા જાય, સમ્રાટ એના ચરણમાં માથા ઝુકાવે. એ ત્યારની વાતો, આજે તો ઘણું બધું ઉલટું હશે, પણ ઋષિ ઊભો ન થાય એમ. પણ વશિષ્ઠજી ઊભા થઈ ગયા અને દશરથ મહારાજને સામે જઈને એમને સ્વાગત કર્યું. બીજા તો કોઈ ના બોલ્યા, વાત બધી પૂરી થઈ ગઈ. દશરથ મહારાજને કંઈ સૂચન જોતું હશે લઈને ચાલ્યા ગયા, પણ એમના પત્ની અરુંધતીને ના ગમ્યું. એમણે કીધું, માફ કરજો, મને આ ગમ્યું નથી, આ એક ધર્મશાસન રાજશાસનને ઝૂકતું હોય એવું લાગે છે. જો એ આર્ય નારીઓ પણ કેટલી સચેત હતી કે એ રાજશાસનને તાબે ધર્મશાસન ન થાય. મને ગમ્યું નથી. તો કે દેવી, તમે સમજ્યા નથી, એટલે હું કોઈ સમ્રાટ જાણીને એને સ્વાગત કરવા નથી જ ગયો. તો બીજું શું હતું? આજે તમે પૂછ્યું છે એટલે કહી દઉં, એને ત્યાં ભગવાન પ્રગટ થવાનો છે, રામ, એટલે એના ભાગ્યને એના વ્યક્તિત્વને હું સ્વાગત કરવા ગયો છું. એટલે આવું હોય બધું, સમજનારા સમજતા હોય છે. 3 વર્ષના મૂળજી શર્મા છે અને એક દિવસ એમણે કીધું, માં, નાનું બાળક હંમેશા ગમે તે હોય, નાનું બાળક બોલે ને મીઠું જ લાગે, માં મને ભૂખ લાગી છે, મને દૂધ પીવું છે, દૂધ આપો. એટલે સાકરભાઈ માં કે, બેટા હમણાં ઠાકોરજીને ધરાવી, બાલમુકુંદને ધરાવી અને હું તને દૂધ આપું. ના, માં ઉતાવળ છે, મને દૂધ આપો. પણ બેટા ધરાવીને આપું ઠાકોરજી. માં, અમે દૂધ પીએ ને ત્યારે અમારી ભેળા ભગવાન દૂધ પીવે. 3 વર્ષનું બાળક બોલે છે, ધરાવવાની જરૂર નહીં. લે, એ તો જોઈએ જ રહ્યા. 3 વર્ષનું બાળક એમ કે અમે દૂધ પીએ ત્યારે અમારી ભેળા ભગવાન દૂધ પીવે છે. માં, અને અમારામાં તો અખંડ ભગવાન રહ્યા છે. આ સમજમાં આવી વાત હતી નહીં, ભાવથી બાળક બોલે છે એમ સમજાવીને દૂધ આપ્યું. રાજી રાજી થયા, આનંદ થયો, વળી પાછા ભૂલી ગયા. 4 વર્ષના થયા તે એક દિવસ કે, કાલું કાલું આવું તો ઘણું બોલ્યા રાખતું. માને એમ થતું કે આ બાળક કંઈક શું છે ખબર નથી, પણ સાંભળી રહી. 4 વર્ષના થયા તે એક દિવસ કે, માં, અહીંયા ઠાકોરજી પાસે આવો, મારી જોડે બેસો અને તમે જનોઈના ગીત ગાઓ. પણ આજે શું છે જનોઈના? માં, આજે છે ને છપૈયામાં ઘનશ્યામ પ્રભુને જનોઈ અપાય છે, માટે તમે જનોઈના ગીત ગાઓ. નિરાવરણ દ્રષ્ટિ. તમે જુઓ, એ 4 વર્ષનું બાળક છે પણ એ દ્રષ્ટિ નિરાવરણ છે. આ સમજવાનું છે ગુણાતીતાનંદ સ્વામીનું વ્યક્તિત્વ, નિરાવરણ દર્શન. જ્યારે વનમાં ગયા શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણી રૂપે 11 વર્ષ, તો આ 7 વર્ષના હતા ત્યારે એમને કહ્યું, માં માં આજે ભગવાન છે ને ગ્રહ ત્યાગ કરીને વનમાં ગયા. માં કોણ ભગવાન? અરે માં છપૈયામાં પ્રગટ થયા, અયોધ્યામાં વસતા હતા એ ઘનશ્યામ પ્રભુ, એ વનમાં ગયા ત્યાં ભગવાન પ્રગટ થયા. અરે હા માં, તું ભૂલી ગઈ, આત્માનંદ સ્વામી કહ્યું છે ને એ ફરતા ફરતા આપણે ત્યાં આવવાના છે, તું જોજો તો ખરી. આવી એમની દ્રષ્ટિ નિરાવરણ. મા બાપને આનંદ થાય, વર્ષો વ્યતીત થાય. પછી તો નીલકંઠ વર્ણી લોજમાં આવ્યા, રોકાયા, ગાદીએ બેઠા, અને શ્રીજી મહારાજ ભાદરા આવ્યા અને બોળારામ અને સાકરબાઈને ઘેર પધાર્યા. થાળ જીમા, આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીની વાત મહારાજે યાદ કરી, બહુ ખુશી થઈ. પછી તો વારંવાર ભાદરા મહારાજ આવતા. ઊંડ નદી છે, મોટો ઘેઘૂર વડલો છે, ત્યાં મહારાજ ચડીને જળ ક્રીડાઓ ખૂબ કરતા. એકવાર ત્યાં બધા વશરામ સુથા અને બીજા ભક્તો બધા સાથે હતા, એમને કહ્યું શ્રીજી મહારાજ જળ ક્રીડા કરતા કરતા, કે વશરામભાઈ હા ત્રાપો લઈ આવો, અમારે તરીને સામે કાંઠે જવું છે. અરે મહારાજ, અત્યારે ત્રાપો ક્યાંથી હોય, અહીંયા તૈયાર નથી, તો બનાવી લાવો. હવે મારે બનાવતાય વાર લાગે, ચીજ વસ્તુઓ હોય તોય વાર લાગે, તો કંઈ છે નહીં સરંજામનું, હું ક્યાંથી બનાવીને લાવું મહારાજ, આજ્ઞા પાળી નથી શકતો, માફ કરજો. મહારાજ કે તો અમારે તો સામે કડે તરીને જવું છે, એમ કરો સામે પાથરેલું છે, ચોફાળ લાવો. ચોફાળ એટલે ચોખંડો મોટો, કાપડનો ટુકડો મોટો, આ આપણે પાથરીએ ને એવું, આનું શું હોય, એનો ત્રાપો બનાવીએ લાવો. અને એક ચોફાળ લાવ્યા અને મહારાજે કીધું, પાથરો પાણી ઉપર, ઊંડ નદી ઊંડી જ છે એ જગ્યાએ, અને એમાં ભક્તોએ ચોફાળ પાથર્યો. મહારાજ બેસવાની માથે, કોણ બેસે, પણ મહારાજ બેસો, એમાં જે વિશ્વાસો તો હોય ગણાય, પણ તોય આમ જરાક પગ દે, પણ માળો આમ લાકડા જેવું ઠોસ લાગે, ચડી ગયા ઉપર, પછી બીજાને ત્રીજાને બધા ગોઠવાયા, અને મહારાજ પછી બેઠા. અને એ કાપડનો ચોફાળ, એનો તરાપો પાણી ઉપર બનાવી અને શ્રીજી મહારાજ એમાં જળ વિહાર કર્યો, સામે કાંઠે ગયા, ત્યાં ખૂબ જળ ક્રીડા કરી, પછી આ તરફ આવ્યા અને મહારાજે પાસે ચોફાળ ખેંચી લીધો. આવી લીલા ત્યાં કરેલી, ઐશ્વર્ય બતાવવું નથી એમને, પણ ભક્તોને એક લીલા, એનો રસ આસ્વાદ જ થાય. આમ તો અશક્ય લાગે કે કાપડના ટુકડા આવી રીતે તરે ને એના ઉપર કેટલાય માણસો બેઠા હોય અને એ નૌકાની જેમ વિહાર કરતું હોય, મનમાં ઉતરે નહીં. પણ હવે એ લીલાનું દર્શન કરનારો વડલો આજે પણ ત્યાં ઊભો છે. જો તમે પૂછો અને એ બોલે અને તમે જો સમજી શકતા હો તો એની પાસેથી માહિતી મળે, જેણે લીલાના દર્શન કર્યા છે એ ત્યાં હાજર છે. તો ઘણી બધી પછી ભાદરાઓની લીલા છે. સમય જતા ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી શર્માએ ઘરનો ત્યાગ કર્યો, શ્રીજી મહારાજ પાસે આવ્યા અને સંમત 1866માં ડભાણમાં મોટો યજ્ઞ થયો ત્યારે મૂળજી શર્માને શ્રીજી મહારાજે યજ્ઞ પ્રસંગે દીક્ષા આપી, સાધુ દીક્ષા, અને નામ પાડ્યું નિર્ગુણાનંદ. પણ પછી એમની જે જીવન ત્રિગુણાતીત અવસ્થા, ગુણાતીત અવસ્થા, બ્રાહ્મી દશા, એ જોઈને જ પછી નામ પડ્યું ગુણાતીતાનંદ, ગુણાતીત અવસ્થા. અને ખરેખર એવા હતા જ. વડતાલમાં સમય હતો, મહેમદાવાદ છે ને અહીંયા, એ મહેમદાવાદ, ખોખરા મહેમદાવાદ, એ મહેમદાવાદથી ભક્તો બધા વડતાલ ગયેલા. પછી ત્યાં શ્રીજી મહારાજને પછી વિદાય વખતે એક જરાક યાદી આપી કે મહારાજ અમારે થોડી તકલીફ છે. શ્રીજી મહારાજ કે શું તકલીફ છે? કે મહારાજ અમારે મહેમદાવાદમાં વેદાંતિઓનું બહુ જોર છે, એટલે એ અહમ બ્રહ્માસ્મીની બહુ વાતો કર્યા કરે છે, સત્સંગીનો પાછા પાડે છે, ભજન ભક્તિ કરતા હોય તેનો નિષેધ કરે છે, મૂર્તિ પૂજાનો નિષેધ કરે છે, અવતારોનો નિષેધ કરે છે, વિધિ નિષેધ એટલે આ કરવું ના ન કરવું ને એ બધાનો નિષેધ કરે છે, આત્મા છો પરમાત્મા. સત્સંગીઓ ઢીલા પડે છે, મહારાજ અમારી આ તકલીફ મટાડો. શ્રીજી મહારાજ કે મારા સભાની સામે જોઈને કે નિર્ગુણાનંદ, શ્રીજી મહારાજે છેક સુધી ગુણાતીતાનંદ સ્વામીને નિર્ગુણાનંદ કહીને જ બોલાવતા, બાકી તમામ ભક્તો સંતો બધા એને ગુણાતીતાનંદ સ્વામી કહેતા. આમ તો નિર્ગુણ અને ગુણાતીત બંનેનો ભાવ અર્થ એક છે. નિર્ગુણાનંદ, હા મહારાજ, તમે આ ભક્તો સાથે મેમદાવાદ જાઓ અને વેદાંતિઓનો પરાભવ કરો. ત્યાં કોઈ સાધુ સંતો બોલ્યા, કરે મહારાજ વેદ વેદાંતિઓની સાથે આ બધા ભણેલાઓની સાથે શાસ્ત્રાર્થ કરવો હોય, સંપ્રદાયનું સારું દેખાય તો આમાંથી કોઈ ભણેલા વિદ્વાનોને મોકલો તો શાસ્ત્રાર્થમાં એને પરાભવ થાય. મહારાજ કે ભણેલાઓને જે નહીં કરી શકે ને એ અનુભવી સંત કરશે, એ નિર્ગુણાનંદ જ કરશે. સ્વામી અમદાવાદ ગયા, જ્યાં કાંઈ રામજી મંદિર કે હશે ત્યાં ઉતારો કર્યો અને ભક્તો બધા વેદાંતિઓ જે રોજ માથાકૂટ કરતા હતા અને માથું ખાતા હતા એ બધાને તેડી લાવ્યા કે આવો, અમે તમને કહ્યું હતું ને કે અમારા કોઈ સાધુ આવશે ત્યારે તમને ઉત્તર આપશે, જે પ્રશ્ન પૂછવા હોય પૂછી લેજો. એટલે હોંશે હોંશે આવ્યા કે આજે આપણે આને પરાભવ કરવાનો સમય છે. બધે ગોઠવાઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સાચા બ્રહ્મજ્ઞાની તો સુખદેવજી થયા, કે જેને સ્ત્રી પુરુષનો ભાવ રહ્યો નહોતો, દેહનો ભાવ નહોતો, ભેદ રસ્ય સમાપ્ત થઈ હતી, સર્વત્ર બ્રહ્મને દેખતા હતા, મોહ મમતા નષ્ટ થઈ હતી, અને વ્યાસજીને જળ ચેતનમાં વૃક્ષોમાં પ્રવેશ કરીને ઉત્તર આપ્યો હતો. જો એવા કોઈ બ્રહ્મજ્ઞાની આમાં હોય તો આગળ આવીને બેસો એટલે શાસ્ત્રાર્થ કરીએ. હવે ત્યાં જ વાઈટ ઠરી ગઈ બધા. ગુણાતીતાનંદ સ્વામી કે જો આવી દશા ના હોય અને પછી અહમ બ્રહ્માસ્મી કહેવું, બૈરા છોકરાઓમાં ગળાડૂબ રહેવું, કામ ક્રોધ લોભમાં વ્યસ્ત રહેવું, સંસારને પરમ સત્ય માનવો અને મુખ્યથી બીજું બધું મિથ્યા છે ને અહમ બ્રહ્માસ્મીની વાતો કરવી એ મિથ્યા જ્ઞાની છે, છતાંય કોઈને જો આવું જ્ઞાન થઈ ગયું હોય તો આવો, કોઈ બોલે નહીં. પણ એકને માંડ માંડ હિંમત આવી ત્યારે એટલું બોલ્યા કે તમે જો સાચા બ્રહ્મજ્ઞાની હો તો તમે આ બધામાં પ્રવેશ કરીને બતાવો બ્રહ્મભાવ. અને ગુણાતીતાનંદ સ્વામી એના શરીરમાંથી તેજના પ્રવાહો છૂટ્યા અને એ જે મંદિરના થાંભલાઓને એ બધું ધ્રુજવા માંડ્યું. એવું દર્શન થયું કે વેદાંતિઓ સહી ન શક્યા અને બધાએ વિનંતી કરી, માફી માગવા માંડ્યા અને પગમાં પડ્યા. સ્વામીએ બધું સંકેલી લીધું. દૈવી જીવો હતા એ સત્સંગી થયા, આશ્રિત થયા અને આ રીતે કાયમની ઉપાધિ ટળી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી જે ચાર પ્રશ્નો પૂછાયા હતા કે અખંડ ભગવાનનું ધ્યાન કરવું, મૂર્તિનું અખંડ ધ્યાન કરવું, અખંડ આત્મારૂપે વર્તવું, ત્રીજું માંદાની સેવા કરવી અને ચોથું ભગવાનની વાતો કરવી, આનો ઉત્તર આપણે પછી જોઈશું. પણ આ ચારેય બાબત ગુણાતીતાનંદ સ્વામીમાં હતી. આત્મારૂપે વર્તવું તો અખંડ આત્મારૂપે વર્તતા હતા, બ્રહ્મભાવે હતા. અખંડ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, અરે નાના હતા, 5-6 વર્ષના, ભાદરામાં પૂર્વાશ્રમમાં તો બપોરે સૂઈ ગયા તો સાંજ થવાવી તોય ઉઠ્યા નહીં. માને એમ કે હમણાં ઉઠશે, હમણાં ઉઠશે, હમણાં ઉઠશે. પછી એમને જગાડીને કહ્યું કે બેટા હવે ઉઠો ને, કેટલું સુવાનું હોય, આ તો કઈ રીત છે, ક્યારનો સૂતો સાંજ પડી. તો કે માં જાગીને કે હું માં ક્યાં સૂતો હતો, તો શું કરતો હતો તું બપોરનો અત્યાર સુધી સૂતો, છતાંય કે છો હું નથી સૂતો. અરે માં અમે તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હતા, અને ધ્યાન કરતા કરતા માં પછી તો મૂર્તિ આગળ પાછળ હું, અને માં અમે તમને કહ્યું તો છે અમે અખંડ ભગવાનને દેખીએ છીએ. હું બદ્રિકાશ્રમ જોઈ આવ્યો, શ્વેતદીપ જોઈ આવ્યો, વૈકુંઠ જોઈ આવ્યો, માં હું ગોલોક જોઈ આવ્યો. અરે બંધ કરે બધું, આ મને કાંઈ તારું સમજાતું નથી, તો માં હું સૂઈ જાઉં પાછો, સૂવું નથી, જાઓ સાંજ તાણું થયું છે, મંદિરે જાઓ, આરતી દર્શન કરો, ત્યાંથી આવો, એ બધું એ કરવા માંડો, જાઓ. સારું, તમે કહેશો એમ કરશો. અખંડ મૂર્તિનું ધ્યાન. વડતાલમાં શ્રીજી મહારાજ વાસણ સુથારને ત્યાંથી જમીને આવતા હતા અને સ્વામી આમ ગોમતી તળાવ બાજુથી આવતા હતા અને બેટમ બેટ થઈ ગઈ તો સ્વામી મહારાજને પગે લાગીને પછી એક બાજુ ઊભા રહી ગયા હાથ જોડીને. તો મહારાજ ઊભા રહી ગયા, હાથમાં લાકડી, છોગલાવાળી પાક, ચાખડિયા ચડેલા, સાથે થોડા સંતો પાર્ષદ અને આમ ટગર ટગર મહારાજની સામે ગુણાતીતાનંદ સ્વામી જોવે, ગુણાતીતાનંદ સ્વામી નામ મહારાજ જોવે, કોઈ કોઈ બોલે નહીં. એટલે સાથે જે સંતો ભક્તો હતા એમણે કહ્યું, હવે મહારાજ આપણે ચાલો. મહારાજ કે ચાલવું તો છે પણ ચલાતું નથી, શું છે તકલીફ? તો કે દ્રષ્ટાંત જોજો કે જેમ કોઈ સાણસાથી સાપને પકડે એમ આ સાધુએ અમને પકડ્યા છે. એટલે એક હિન્દુસ્તાની સંત હતા ને એમણે કીધું, એ છોડ દે મહારાજ, કોઈ કેવું પકડ કે રખા હે. એટલે મહારાજ હસવા માંડ્યા. મહારાજ કે સાધુરામ તમને આમાં ગમ નહીં પડે. વાત એવી છે કે ત્રણેય અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, ત્રણેય અવસ્થામાં આ સાધુ અમારી મૂર્તિને અખંડ જકડીને બેઠા છે. એ આ સાધુ છે અખંડ ધ્યાન. જૂનાગઢમાં નિવાસ હતો પણ તમે રાત્રે કોઈ જોવે ને તો એ સ્વામી થાંભરીને ટેકે બસ એ રાતે ધ્યાન કરતા હોય, ધ્યાનમાં જોઈ રાતે ઓઢ્યું હોય ધ્યાન કરતા. એટલે ભગવાન દાદી બ્રહ્માને લઈને આવ્યા તો રાત્રે 2 વાગ્યા આવ્યા તો સ્વામી તો ધ્યાન જ કરતા. અને જુઓ ગોંડલમાં જ્યારે એમણે દેહ ત્યાગ કર્યો ત્યારે એ ગોંડલમાં સાધુ આશ્રમની થાંભલીએ બસ ધ્યાન અવસ્થામાં સ્વતંત્ર થકા બસ આ જ રીતે ધ્યાનમાં બેસીને એ ધ્યાન ધામમાં ગયા. અખંડ ધ્યાન, મૂર્તિનો રસ, મૂર્તિનું સુખ. એ વાત તો સ્વાભાવિક છે, જેને એનો રસ આવે, વાલા એ રસના ચાખણ હાર છાસ તે નવ. જેમ વિષય જીવને વિષયોનું ધ્યાન થાય છે એમ એવા સંતો ભક્તોને ભગવાનની મૂર્તિનું ધ્યાન થાય છે. પૂછ્યું તું ને કોઈએ જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે આટલો બધો વહીવટ કરો, આટલી મંદિરની વ્યવસ્થા સંભાળો, આટલી બધી અખંડ વાતો કરો, આટલા સંતો ભક્તો હરિભક્તો આવે બધાની સાર સંભાળ સંભાવના આ બધું તમે કરો, એના સાથે સેવકો હોય, કોઈ ઘોડાઓ લઈને આવ્યા હોય બધાને કે આને સંભાળો, આ સંભાળો, આની આટલી વ્યવસ્થા કરો, આ મંદિરનું આ કામ કરો, અહીંયા ઘાસ વાળવા જાઓ, અહીંયા બધું, આટલી બધું પ્રવૃત્તિ તમે કરો છો તો તમે ભગવાન ભૂલી ન જાઓ? ગુણાતીતાનંદ સ્વામી કે તું તારા દેહને ભૂલી જાય છે? તો કે ના, તો અમે એમ ભગવાનને નથી ભૂલતા. જવાબ અદ્ભુત છે ને આમાં, તમે આમાં શું કહી શકો? આપણે કોઈ દેહને ભૂલે છે? એક ક્ષણ માટે આપણે દેહને ભૂલતા નથી. બસ સ્વામીએ જવાબ કેવો દીધો? અનુભવનો જવાબ છે કે તું તારા દેહને ક્યારે ભૂલે છે? ના મહારાજ, તો અમે આવી રીતે ભગવાનને ભૂલતા નથી. કારણ કે બ્રહ્મમય છે ને એ સ્થિતિએ પહોંચ્યા વગર. જે વચનામૃતમાં મહારાજ વાત કરે છે કે વૃત્તિના 2 વિભાગ થાય છે, એ ઘણાને ન સમજાય ને, મગજમાં આવે જ નહીં ને. અખંડ ભગવાનની મૂર્તિ નથી. અને સેવા માંદાઓની કેવી સેવા! કાર્યાણીથી વડતાલ સમય આમાં જવાનું હતું ને 19 સંતો બીમાર થઈ ગયા તો કોઈ તૈયાર ન થાય. એક બાજુ ઉત્સવ, એક બાજુ એનો આનંદ હોય, અને ગુણાતીતાનો સમય તરત તૈયાર થઈ ગયા. મહારાજ શ્રીજી મહારાજે કીધું કે કોઈ જો આ સંતોની સેવામાં રોકાય તેને 100 સમયાનું ફળ આપું. તોય પણ આમાં શું છે, ન રોકાવવું એવું એ સમાજ વખતે ના હોય, કારણ એ થોડા આપણી જેવા બધા હોય. પણ માંદાની સેવા કરવા, એને જોઈએ તે રસોઈ બનાવી દેવી, મગનું પાણી, ઢીલી ખીચડી, ભાત બનાવી દેવો, કોઈને ભાખરી, કોઈને આ, કોઈને રોટલો, કોઈને એ બધું આવડવું જોઈએ ને. આજે છે ને, આજે બહુ ભણી ગયા હોય ને અને એ પછી નોકરીએ ચડી ગયા હોય, પછી એમાંથી એ હુતો અને હુતીમાંથી કોઈ માંદો પડે તો એને લીંબુનું શરબત બનાવતા આવડે નહીં. હવે પછી શું કરે? કયો મગ પાણી બનાવતા આવડે નહીં. આ બધું શીખી લેવાય જોઈએ એમ. તો માંદાની સેવામાં આ છે બધું, એની રૂચિ જાળવે, માંદાને બધાની વ્યવસ્થા કરવી. પણ ગુણાતીતાનંદ સ્વામી રોકાય, મહારાજ હું રોકાવું, સેવા કરી, બધા સંતોની ખૂબ સેવા કરી, સાજા થયા. 2-3 દિવસની વાર હતી ત્યાં બધા સંતો સ્વસ્થ થયા. એટલે સ્વામી રજા માગી કે વડતાલના સમયના જે 2-3 દિવસની વાર છે, જો તમે સાધુ રજા આપો તો હું પાછો વડતાલ પહોંચી જાઉં. અને કે હા હા તમે સ્વામી પધારો, અમારી બહુ સેવા કરી, અમે રાજી થયા, પણ મહારાજને સંભારી અમારા જય નારાયણ કહેજો અને અમારા વતી મહારાજને ભેટજો. વડતાલ આવ્યા, મહારાજ 19 વાર ગુણાતીતાનંદ સ્વામીને ભેટ્યા. નાના નાના માંદા સંતો જે હોય વડતાલમાં, એમના વસ્ત્રો ધોવા માટે રોજનો એ ગોમતી નદીએ તળાવે જાય અને સ્વામી માંદા સંતોના વસ્ત્રો ધોય, એમને જમાડે. ભાઈ મૂળ વાત આ છે, મોટા થઈને નાના થઈને રહેવું ને એ બહુ કઠણ છે. એક સાદું સૂત્ર છે, જે જેટલો દાસ વર્તે ને એ એટલો જ મોટો છે. કોઈની મોટાઈનું માપ કાઢવું હોય તો એ કેટલો દાસ થઈ શકે છે એના ઉપર એની મોટાઈ છે. અને જે જેટલો દાસ થઈ શકે છે એ આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે ગમે ત્યારે એ મોટો થશે. મોટો હોય એને મોટાઈનું માપ એની દાસતા, અને જે દાસ થઈને વર્તે છે એ જરૂર મોટો થશે. આ સાવ સામાન્ય ગણિત છે, પણ ઘણા નથી કહેતા. કોઈએ બહુ સરસ કહ્યું છે કે ભાઈ ડૉક્ટર થવું અઘરું, એટલે ડૉક્ટર થવું સરળ, એન્જિનિયર થવું સરળ. સાંભળજો બરાબર, ડૉક્ટર થવું સરળ, એન્જિનિયર થવું સરળ, સીએ થવું સરળ, વડાપ્રધાન થવું સરળ, મોટા અધિકારીઓ થવું સરળ, પણ સરળ થવું કઠણ. મારો ગજબ આ વાત તમે જોઈ લો મજાની. બધું થવું સરળ છે પણ સરળ થવું એ એક કઠણ છે, અને નથી થવાતું ને સરળ થવું બહુ કઠણ છે, બહુ કઠણ છે. અને જે થાય છે દાસ થાય છે, સરળ થાય છે, તો એ પામી જાય છે. તો આવી એમની સેવા ભાવના, માંદાઓની સેવા એ પણ ખૂબ. ને પછીની વાત છે કે અખંડ કથા વાત. તો મહારાજે એ પ્રશ્નના ઉત્તરમાં પછી એ કહેલું, ચારના પ્રશ્નમાં આપણે ટૂંકમાં લઈ લઈએ છીએ કે ભગવાનની વાતો કરવી એ શ્રેષ્ઠ છે. કારણ કે પેલા ત્રણ એ પોતાને માટે છે, ને ભગવાનની વાતો કરવી એ અનેક જીવોના કલ્યાણને માટે છે. વાત એ સાચી, એકલા આ બધું છે પોતે આત્મા રૂપે અખંડ રૂપે મૂર્તિને ધારે, એ પોતાનું કલ્યાણ થઈ જાય, બીજાનું શું? બીજાના કલ્યાણ માટે તો વાતો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ત્યારથી અમે પછી તો વાતો કરવાનું એવું જ પ્રવાહ વહેડાયો છે કે હોપો જ પડવા દેતા નથી. જૂનાગઢના મહંત કર્યા, ગરડામાં સભા હતી, સંતો બધા ચૈત્રી સમયો હતો, મહારાજે વાત મૂકી. કેવો હશે એ પ્રસંગે, દાદાનો દરબાર, મહારાજ બેઠા હશે સામે, એ જમાનાના બધા મહાસમર્થ સંતો અને શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર બેઠા બેઠા હાથમાં ગુલાબનું ફૂલ રમાડતા, બધા સંતોને કે જુઓ વડતાલમાં અક્ષરાનંદ સ્વામીને સોંપ્યું જવાબદારી, ભુજમાં વૈષ્ણવાનંદ સ્વામીને જવાબદારી સોંપી, અમદાવાદમાં આનંદ સ્વામીને સોંપી, ધોલેરામાં અદ્ભુતાનંદ સ્વામીને સોંપી, પણ આ જૂનાગઢની મહંતાઈ કોણ લેશે? જૂનાગઢ એક તો દૂર અને પાછું તકલીફ શું, મુસલમાની રાજ, નાગરોનો ભયંકર દ્વેષ, એમાં કામ કરવું બલબલાને પાણી ઉતરી જાય. એટલે કોઈ જલ્દી તૈયાર તો અમે, એને તો આ પેલા રસ નહોતો ને મહંત થવાનો, નહીતર અત્યારની જે હોય તો કેટલાય આંગળી ઊંચી કરી નાખે. અત્યારે રસ નહીં વ્યવહારમાં, કોઈ ઊભું ના થયા આમ, તમે એ લીલાનું આમ ચિંતન કરો, કોઈ હા ન ભણી કે કોઈ આમ જરાય આમ હરખ ન દેખાડ્યો, અને સૌ સેજ નીચા નેણ ટાળીને બેઠા. એ વખતે સહજાનંદ સ્વામી ઊભા થયા અને કંઠમાં જે હાર પહેરેલો હતો, પૂજો ભક્તોએ પૂજા કરી હતી, એ હાર એક કાઢ્યો અને હાથમાં લીધો અને સંતોની એ સભામાં ફરવા માંડ્યા. આમ જુએ ને જાય ને ચાલે, ઘડી આમ જાય ઘડી આમ જાય, બધા સંતો આમ ખીલો થઈ ગયેલા કે કોના ગળામાં વરમાળા જાય છે ભાઈ. ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ફરતા ગુણાતીતાનંદ સ્વામી જ્યાં બેઠા હતા ત્યાં આવીને મહારાજે હાર પહેરાવી દીધો અને બધા સંતોએ સહજાનંદ સ્વામી મહારાજની જય બોલાવી દીધી. પણ ગુણાતીતાનંદ સ્વામી સ્તબ્ધ થઈ ગયા, એકદમ ઊભા થઈ ગયા, મહારાજના પગમાં પડી ગયા. મહારાજ હું વ્યવહારમાં કાંઈ જાણતો નથી, મને આમાં કાંઈ સૂઝ પડે નહીં, કૃપા કરીને કૃપાનાથ આ કોઈ જવાબદારી બીજાને સોંપો, હું દાસ થઈને સેવા કરીશ. મહારાજ કે તમને જ જવાબદારી સોંપવાની છે, તમારે જ કરવાનું છે. ભલે મહારાજ, હું સંભાળીશ, પણ મારી એક શરત છે. અઠવાડિયા પછી પૂછવાનું નહોતું, શરત છે એમ, ઓન ધ સ્પોટ ક્વિક આન્સર જેવું છે ને, ક્વિક ક્વેશ્ચન. ભલે મહારાજ, પણ મારી એક શરત છે. આ કેટલી અંદરની દ્રઢતાઓ, નક્કી થયેલી નિષ્ઠાઓ, નક્કી થયેલી સમજણ કે જે આમ તરસ સપાટી ઉપર રમતી હોય. મહારાજ મારી એક શરત છે, હું જૂનાગઢની જવાબદારી સંભાળું, પણ એક શરત. મહારાજ કે બોલો, આ ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો જૂનાગઢ અમારી સાથે રહે અને અમને કથા વાર્તાનું સુખ આપે તો જૂનાગઢ જાઓ. આ તરત જે આવવું ને, હા, એ આપણને શું શીખવાડે છે કે કોઈ માથે હોવો જોઈએ. ગમે એવડા હોય પણ કોઈ માથે હોય ને, એ બહુ જરૂરી હોય છે, શીખવાડે છે આપણને. મહારાજે ગોપાળાનંદ સ્વામીને સામે જોઈ, મને ગોપાળાનંદ સ્વામી બહુ ગમે હો, એની બેસવાની મુદ્રા, હું તો આંખ ઉગાડું બોજો, જરાક સંભાળું ને ત્યાં એ અણીવાળી સારંગપુરની જે પાઘડી બાંધી છે અને જે આમ દેખાય છે, જો અત્યારે મને આમ દેખાય છે એવી તેજીલી આંખો, હા, તમારે આમ, તમે એક નારાયણભાઈએ એક સહજાનંદ સ્વામીની પાણીદાર શ્રીજી મહારાજની મૂર્તિ બનાવી છે ને, એમ જેમ પાણીદાર મૂર્તિ છે એવી જ સારંગપુરમાં પાણીદાર ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ છે. અને આ ગુણાતીતાનંદ સ્વામી ને આ તમારે આમ જાણે આમ જોગ વરસતો હોય, સાંખ્ય ને યોગ બે આમ વરસતો હોય ને એવી મુદ્રા ગુણાતીતાનંદની. આ બધાની મુદ્રાઓ સંભાળીએ તોય આપણને કંઈક કંઈક થાય છે, તો પ્રગટ મેળા હોય એનું તો શું ભાઈ કહેવાની વાત. હે, ગોપાળાનંદ સ્વામી સામે જોયેલો ગોપાળાનંદ સ્વામી કે હા મહારાજ, હું જરૂરથી જૂનાગઢ જઈશ અને એક મહિનો રોકાઈશ, રાજીપે જઈશ. લ્યો જોગી, આ સ્વામી આવશે બસ. અને જુઓ ગોપાળાનંદ સ્વામીને કે મહારાજ, કે સ્વામી, ગોપાળાનંદ સ્વામીને કહો સ્વામી, હે સ્વામી, જે વર્ષે ન જવાય તો બીજે વર્ષે બે મહિના રોકાવાનું. ભલે મહારાજ, હું એમ કરીશ. અને પછી તો મહારાજે કહ્યું કે આની સાથે જ કોણ કોણ જાય છે, કારણ કે એકલા શું કરે જઈને. પછી વળી મહારાજે કહ્યું કે જેઓ આમાંથી ઉઠો ઉધુતો, આમાંથી ઉઠો, આ જોગીની સાથે કોઈ જાય એની 100 જન્મની કસર આ જન્મે ટાળી નાખી, ઉઠો. હા, નહીં પછી રાઘવાનંદ સ્વામી, વિજયાનંદ સ્વામી, કેવલાનંદ સ્વામી, આવા બધા સત્પુરુષો બધા ઊભા થયા કે મહારાજ, પાર્ષદોમાં તો મહારાજે જ્યાં કોઈ પાર્ષદનું નામ બોલે ત્યાં મહારાજ કે લખો જોરા ભગત. અરે મહારાજ, એને પૂછો તો ખરા, તો કંઈ પૂછવાનું ન હોય, મને એનો વિશ્વાસ છે જોરાનો. આવા આવા હતા, કહેવાય છે એ મંડળી. પછી જૂનાગઢ સંભાળ્યું અને ભાઈ એ વાતુનો જે પ્રવાહ એમણે વહેવડાવ્યો, રાત દિવસ જે અનંતના કલ્યાણ કરવા માટે એમણે જે પ્રવાહ વહેવાડ્યો સત્સંગનો, જીવના કાળ કર્મને માયા કાપી નાખે એવો, તિન તાપ કે જાલ મે જેરો કોઈ પ્રાણી આવે, તુરત શીતલ કરત તાકુ દિલ દાહ બુજાવે, કહી કહી સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રકટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે, વિમલ ત્યાગ વૈરાગ રાજત મેટત દુઃખ દુઃખ ભવ જંતકો, કહ બ્રહ્માનંદ આ જગ મે સંગ અનુપમ સંતકો. એ જે વાતોનો પ્રવાહ, પેલા કલ્યાણજીભાઈ વંથળીના હતા, એમને ત્યાં ભૂદેવ આવ્યા, ભૂદેવ કે કલ્યાણ બાપા, તો કે મારે ભાગવતની કથા બે તમને સંભળાવી છે, થોડા હરિભક્તો તમે બધા બેસો, તો આ શ્રાવણ મહિનો છે તો મારા બ્રાહ્મણનું કામ થાય ને તમારું કામ થાય. કલ્યાણ બાપા કે જરૂર જરૂર, ભગવાનને ભગવાનના અવતારોના ચરિત્રોને ભક્તોના ચરિત્રોની કથા સાંભળવા મળતી હોય ને, બ્રાહ્મણ જેવા સંભળાવનારા હોય ને, ભાગવત જેવું શાસ્ત્ર સંભળાવતા હોય તો કોને ન ગમે, જરૂર થાય. પણ હે બાપા, એક વાત પૂછું, શું તમે બોલતું ભાગવત જોયું? એટલે બ્રાહ્મણ ચક્કર ખાઈ ગયો કે મહારાજ કે બોલતું ભાગવત બોલતું? હા, ના ના, એ તો અમારે જ બોલવું પડે, ભાગવત થોડું બોલે. મેં જોયું છે બોલતું ભાગવત, તારે જોવું છે ભટજી? અરે બાપા તમે મારી મશ્કરી કરો. નહીં નહીં, તમારે જોવું છે બોલતું ભાગવત? અરે હોય તો મારે જોવું છે બોલતું. ભટજીને મનમાં એમ તે મારી પોથીને ખોલતા છે ને બોલવા માંડતી છે કે એને પગે લાગીને કહેતા છે ચાલુ એટલે શરૂ થઈ જતું છે. શું હશે આ મારું કે અંદર કઈ યાંત્રિક ગોઠવું છે આવું? અત્યારે તો બને, હું અત્યારે ભાગવત બોલે, ટેપ મૂકી દો, ટીવીમાં સીડીની મૂકી દો, તો પછી બોલ્યા રાખે છો ને, ભાગવત બોલે એ ત્યારે તો આશ્ચર્ય. એટલે કે મારે જોવું છે તો કે ચાલો મારી સાથે. અને જુનાગઢ આવ્યા, એ જુનાગઢ સ્વામિનારાયણ મંદિર એના ચોકમાં પ્રવેશ કર્યો ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી થાંભલાને ટેકો દઈ અને સામે સંતોનો ભક્તોનો સમાજ બેઠો છે ને જે બ્રહ્મવાણી વહે છે એ કલ્યાણભાઈને પેલા ભૂદેવ પાછળ આવીને જગ્યા મળી ત્યાં બેસી ગયા. પણ્ય ધગધગાટ પ્રવાહ જાય અને ભાઈ ભાગવત પુરુષ બોલે, જેના ભાગવત ગુણ ગાય છે, જેને ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે એવા સાધુઓની પાછળ અનુવ્રજામ્યહમ, હું એની પાછળ પાછળ વિચરણ કરું છું, એની રજ મારા મસ્તકે પડે તો મને આમ થાય છે, માટે હું એની પાછળ. એવા સંતો અને એ બોલે ને, અને વાતે સાચી ને ભાઈ. હવે એમાં જેનું નામ ગુણાતીત, એવી જ એનું વ્યક્તિત્વ ને એવી જ એવી વાણી. એ પેલા ભૂદેવ સાંભળતા સાંભળતા સાંભળતા તો થીજી ગયા. ટાઢા શેરડા જેમ ઉનાળાને બળબળતા તાપમાં કોઈ હોય ને એને પછી એકદમ ઠંડા હિમાલયની ગોદમાં બેસવાનું થાય ને કેવો આનંદ થાય, એવો આનંદ થયો. ધીમે ધીમે શ્રીપતિની કથા પૂરી થઈ અને કલ્યાણભાઈ ભૂદેવને કહેવા જતા હતા કે ભૂદેવ આ બોલતું ભાગવત. એ બોલે તે પહેલા ભટજી બોલ્યા, કલ્યાણભાઈ બોલતું ભાગવત જોયું, ભાગવત બોલે છે. જો બાપ તમે અહીંયા ન લઈ આવ્યા હોત ને તો માથે પોથી ઉપાડી ઉપાડી મરી જાત તોય મારો ઉદ્ધાર ન થાત, આજ મારો ઉદ્ધાર થયો. સ્વામીના પગ પકડ્યા અને ભૂદેવ સત્સંગી થયા. હવે એ બોલે કાળ કર્મ માયાના પાશ કાપી નાખે, વિકારો ક્ષણમાં કાઢી નાખે. ભાઈ લાંબી તો શું વાત કરવી, કામરોળના દાજીભાઈ ત્યાં આવેલા ને એ તો વ્યસની ફેલીને બધું હતું, પણ સ્વામી ઘણી વાર છે ને એક હોકા મેળી રાખી હતી. આવા બધા સત્સંગીઓ ન હોય ને બધા કોઈ આવે તોય સ્વામી એક બહુ સંભાવના કરતા કે આવે, અને એમ કરતા જો નજીક આવે તો પછી એને સુધરે કે સુધારે સત્સંગ લાગે. આ હોકો બેડો રાખે ને હોકા મેળી રાખેલી સ્વામીએ, એટલે દરબારો ત્યાં આવું બધું હોય તો પીએ ને રે, અને પછી સ્વામી એને મળે ત્યારે વાતો કરે ને બધું છોડાવે. આવું બધું છે જો કામરોના સરકારી કામે આવ્યા હતા, ખૂબ સંભાવના થઈ એટલે પછી એને જમાડ્યા રાખ્યા બધાએ, અને સવારની કથામાં એ આવ્યા અને સ્વામી વાતો કરે, દારૂ માંસ છોડવાની ને આવી બધું, કારણ કે જાણ્યું હોય એટલે તરત વાતમાં વણી જ લે ને. પોતાને જ લાગે મને જ કહે છે, મને જ કહે છે, મને જ કહે છે. સભા પૂરી થઈ એટલે સ્વામી પાસે આવીને દરબાર કહે, દાજીભાઈ સ્વામી બાપજી મહાત્માજી, હે મને ગુરુ કરવાનું મન બહુ થાય, પણ હું જ્યાં જ્યાં જાઉં અને એમ થાય કે આને ગુરુ કરું તો મારી પાસે ગાંજો માગે, અફીણ માગે ને તમાકુ માગે, તો મને એમ થાય કે આ તો હું કરું છું. પણ બાપજી આજ તમે જે વાતો કરી આ તો તમે તો પરમ શુદ્ધ પુરુષ, મારું મન તમમાં ઠરે છે તો મારું હૈયું ખુલ્લું કરું મા બાપ, હું દારૂ પીઉં છું, માંસ ખાઉં છું, ચોરી એક નથી કરતો, હોકો પીઉં છું, મને થાય છે તમને ગુરુ કરું. પણ તમે એક જે બોલ્યા ને કે વ્યભિચાર ન કરો, બ્રહ્મચર્ય પાળવું, ને હું ઢીલો પડી જાઉં છું, નહીતર આ ઘડીએ તમને ગુરુ કરી લઉં. સ્વામી કે શું બોલ્યા, આ બધું તમે છોડી દેશો? એ હું છોડવા તૈયાર છું, દારૂ છોડી શકું, માંસ છોડી શકું, હોકો ગાંજો એ બધું છોડી દઉં, ચોરી તો હું કરતો નથી, પણ બ્રહ્મચર્યમાં એવું છે ને મા બાપ, મેં જુવાની અવસ્થામાં એ એવા રસાયણ ઔષધો વૈદો પાસેથી ખાઈ ખાઈને આ શરીરને એટલું બળવાન કર્યું છે મા બાપ કે મારી ઇન્દ્રિયો ફાટી ગઈ છે બધી, એટલે મને આ પાળવું મારા માટે બહુ કઠણ છે. સ્વામી કે દરબાર નિખાલસતા છે ને એ અમૃત વરસાવે, તમે ચાર જો પાળતા હો ને પાંચમું હું પડાવું, ચાર તમે પાળતા હોય તો પાંચમું હું પડાવું, બેસો સામે વર્તમાન ધરાવ્યા. કંઠી પહેરાવીને હાથમાં માળા દીધી, લ્યો કરો ભજન પર હાથ પર નારાયણ ભગવાન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ દરબાર માળા ફેરવતા ગયા. પાંચ માળા પૂરી ન થઈ ત્યાં સ્વામી દ્રષ્ટિ માત્રથી કામ ખેંચી લીધું. સાધુ જેવો થઈ ગયો માણસ. અને કામરોલના દાજીભાઈ રોજ પાંચ શેર દૂધ સવાર સાંજ થઈને પીતા, અઢી લીટર સવારે સવા લીટર જોઈએ, સાંજે સવા લીટર દૂધ જોઈએ, એમાં 500 ગ્રામ તો ખાંડ ના સાકર નાખે, અને 1 કિલો લોટની પૂરી કે રોટલી કે ભાખરી જે હોય એ જમવા જોઈએ, આવા બળજા. પણ છતાંય નિષ્કામ. હવે જે આ ગુણાતીત પુરુષ, આ સમજવાનો મહિમા એ છે કે જે આમ આવી રીતે જીવને માયામાંથી ખેંચીને કાઢી લે છે, એવી એમની વાતો, એવું એમનું જીવન બ્રહ્મરૂપ કરી મૂકતા ને. જીવને આવરણો ભેદાઈ જાય ભાઈ, આમ નહીતર જીવને આવરણો છૂટવા. આ એક આપણે જરાક અંધારું હોય કે ઝાકળ હોય કે પેલો શું કહે ધુમ્મસ હોય તોય દેખાતું નથી. એક જણાને સવારમાં આવેલો ને, બહુ ધુમ્મસ છે તે ગાડીની પાછળ ઓલી લાલ લાલ લાઇટો દેખાય ને, થોડું થોડું દેખાય એટલે પાછળ પાછળ પાછળ હેલ્યો જાય. હવે એમાં ઓલાય ગાડી ઊભી રાખીએ તો આ ધડુમ દઈને ભટકાઈ ગયો. ભટકાણો તો પાછો ઓલાને સામે જઈને ખીજાણો કે ભલા માણે તમે બ્રેક મારો ઊભી રાખો તો જરા સિગ્નલ તો આપો છો ને કે ઊભી રાખું છું. પેલો કે ગેરેજમાં જાઓ તો ઊભી રાખવા માટે સિગ્નલ આપવાનું. હું મારે ઘેરે ગેરેજમાં આવ્યો છું. થોડું પેલું હોય તો આપણે દેખાતું નથી. આજે વિજ્ઞાન ક્યાં સુધી પહોંચ્યું છે ભાઈ, પણ છતાંય જીવના અંતઃકરણના જે આવરણો છે ભેદવા વિજ્ઞાન સમર્થ નથી. જે વિજ્ઞાન નથી કરી શકતું એ આવા સત્પુરુષો કરી શકે છે, સત્સંગ કરી શકે છે. એ સત્સંગનો મહિમા છે, આવરણો તોડે. ઘણાને બ્રહ્મરૂપ કરતા, વાતો સાંભળી સાંભળીને બ્રહ્મરૂપ થઈ જતા. તુલસી દવે બોટાદ નહોતો તો પછી સ્વામીને ત્યાં આવેલો જૂનાગઢને કે સ્વામી તમે સમાધિની વાત કરો છો તો મને અષ્ટાંગ યોગ સિદ્ધ કરાવો. સ્વામી કે તારે અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને શું કરવો, એનું સીધું ફળ લે ને. એ વળી આ દબાવો ને આ દબાવો આમ કરો ને સીધું ફળ લે ને, એટલે સમાધિ બધું થાય, વાતો સાંભળો ને ભજન કરો છે ને. એલા ભાઈ જેના સાધુ આવા હોય એનો ભગવાન કેવો હોય. જો એલા જૂનાગઢના એક ભગત બેઠા છે હોય એવું મને લાગે છે, પણ સવારે તો જોયા હતા એને. પણ એ મને ત્યાં સ્વામીને વીરડે ઘણા વખત પહેલાં લઈ ગયા હતા. તે સ્વામીનો વીરડો ત્યાં પાણી સુકાઈ ગયું હતું અને ગુણાતીતાનંદ સ્વામી વીરડો ગળાવ્યો અને અખૂટ પાણી થયું. પછી નવાબે ત્યાં એને વાવના રૂપમાં બાંધી દીધું છે. આજે પણ એ સ્વામીનો વીરડો તરીકે ઓળખાય છે ને, એમાં અખૂટ પાણી છે. આવી સરસ સ્વામીનો પ્રતાપ ઐશ્વર્યો. હવે જેને તો એક રીતે હવે ટૂંકમાં કહી દઉં તો ષટ સકારનો ત્યાં સામ્રાજ્ય હતું. 6 સકાર, 1 સેવા, અખાડો હતો જૂનાગઢમાં ગુણાતીતાનંદ સાહેબ. સેવા, બીજું સ્મરણ, સહેજે કોઈને ભજનમાં મૂર્તિમાં ચિત્ત રાખવામાં સેવા કરતા કરતા એ ભૂલે તોય ગુણાતીતાનંદ સ્વામી તરત અંતર્યામીપણે કે એ ભાઈ ગોબરા થઈને ક્રિયા શું કરો છો, ભગવાનની મૂર્તિમાં ધ્યાન રાખો, ભજન કરો. સેવા, સ્મરણ, સમજણ, કથા વાર્તા આપી આપીને એવી સમજણના એણે દ્રઢ કર્યા કે ગમે તેવા દેશકાળમાં એની સત્સંગ ચૂથાય નહીં. સેવા, સ્મરણ, સમજણ, સાધુતા, જૂનાગઢના એ સંતો એમની સાધુતા શિરમોળ ગણાય. સ્વરૂપ નિષ્ઠા, ક્યાંય પછી એને આસ્થા આવે નહીં, ગમે તે થાય તો મારો ભગવાન અને હું સ્વામિનારાયણનું કર્યું થાય. હે ગુણાતીતાનંદ સ્વામી એમ સાદા શબ્દોમાં કહેતા, અરે માર માર કરતો આવતો હોય ને તો એમ જાણું કે મારા સ્વામિનારાયણના કર્યા સિવાય કોઈનું કાંઈ થતું નથી. નહીંતર તો હવે જરાક પેલું થાય તો તરત આસ્થા મળે ને, ડોક્ટર અહીં જાય ત્યાં જાય પેલા જાય ઓલે જાય ના. એવી સ્વરૂપ નિષ્ઠા અને સર્વોપરી ઉપાસનાનો જાણે અખાડ. સહજાનંદ સ્વામી કેવા છે, ભગવાન સ્વામિનારાયણ કેવા છે, જે મુમુક્ષુ હોય એ ગોપાળાનંદ સ્વામીની વાતો અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો અવશ્ય વાંચવી. વાંચવી, મુમુક્ષુ જેને સમજવું છે. ભલે ઘણાને પથ્ય પડે ન પડે એ આપણે સલામ, એ એમની રીતની સમજણ હોઈ શકે જે હોય તે. પણ ગુણાતીતાના છે ને ગોપાળાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી સાંભળજો, સહજાનંદ સ્વામી આપણો બાપ છે તો ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાના સ્વામી આપણી માં છે. હવે માં સિવાય, સીધું સાદું વાક્ય છે, માં સિવાય સગા બાપની ઓળખાણ કોઈ આપી શકે નહીં. એ આ વાંચવું જ પડે, આ વિચારવું જ પડે, આ પચાવવું જ પડે. વાંચવું પડે, વિચારવું પડે અને અને પચાવવું પડે. હા, ન સમજી શકાય એવું આપણે ગળે ન ઉતરે તો આપણે પ્રાર્થના કરી શકીએ, પણ આમાં કશું નથી એમ કરી નાખી ન દેવાય. મને તો એવું લાગે કે કોઈ જો આ એમની વાતોના ગ્રંથોનો તિરસ્કાર કરતો હોય તો આપણને, મને અંદરથી એવું લાગે કે એ સ્વામીનો જ તિરસ્કાર થાય છે. એમણે જે આ બધું કહ્યું છે એ થોડુંક થોડુંક વિચારવા જેવું છે. અને એ બે જે કહ્યું, આ આ ન કર્યું હોત, ન કીધું હોત તો કેટલું બધું કાચું રહી જાત. અને ભાઈ છે જે બીજી વસ્તુ હું કહું, બહુ સીધી સાધી વાત છે ભાઈ, જેને પોતાના ધણીનો ગૌરવ ન હોય એ નારીને શું કહેવાય? જે નારીને પોતાના ધણીનું ગૌરવ ન હોય એ નારીને શું કહેવાય? એમ જો આપણને સૌ સૌની પણ પોતપોતાના ઈષ્ટદેવનું જો ગૌરવ ન હોય તો એને શું કહેવાય? તો એ સમજવા માટે આ બધું વાંચવું, વિચારવું, સમજવું જોઈએ. એવા મહાસમર્થ ગુણાતીતાનંદ સ્વામી, એમણે જે વાતોનો પ્રભાવ વહેવડાયો અને આ ષટસકારનો જે અખાડો માંડ્યો, મને એ વિચારથી મેં તમને પૂર્વ ભૂમિકા બાંધી કે આપણા પરમ કલ્યાણ માટે ગુણાતીતાના છે જે વાતો કહી એમાંથી યત કિંચિત આપણું પરમ શ્રેય થાય એ માટે એમના પરમ શિષ્ય એવા બાલમુકુંદાજી સ્વામીએ સંગ્રહ કર્યો એ વાતોનો, પોતે હસ્તેથી લખી અને એ પુસ્તક રૂપે સંપ્રદાયમાં પ્રચલિત છે. અને એ આ આ પુસ્તક છે ગુણાતીતાનંદ સ્વામીની વાત વંચાય છે ને. આ વાતો થોડી થોડી વાંચવી અને આના ઉપર આપણે થોડી વાતો કરવી એવો ઉપક્રમ છે. જે આપણને સૂજે એમાં મારે, મને એક વસ્તુ કરવા જેવી લાગી છે તે કે હું બોલે રાખું અને તમે સાંભળે રાખો, એના કરતાં મને એક વિચાર આવે છે કે તમે આ વાતો વાંચીને આવો, આપણે એકડે એકથી જ લેવાનું છે અને પછી ડિસ્કોર્સ ડિસ્કશન થાય એ રીતે હું તમને પૂછું, તમે થોડું પ્રશ્નોત્તરીના રૂપમાં તમને સમજાય એવું તમે બોલો. ઘણીવાર શું છે, સમજ્યા વગર કે જાણ્યા જોયા વગર આખું પછી કોળું જતું રહેતું હોય. આપણને એમ થાય કે ભાઈ બધા લોકો ધર્મ શું કહેવાય એ તો સમજે જ છે ને, પણ પૂછીએ કે ભાઈ ધર્મ એટલે શું, તો ઊભા થઈ રહે. શિક્ષાપત્રીના ન્યાયે ઉત્તર ન આપી શકે, નહીં તો રોજ પૂજામાં શિક્ષાપત્રી વાંચતા હોય કે ધર્મ શું કહેવાય, તો કે ખબર નથી, લ્યો ઉત્તર આપો, કોને ધર્મ કહેશે? નહીંતર બેઠી શિક્ષાપત્રી વાંચતા હોય તો એમાં તો વ્યાખ્યા આપેલી જ છે, એ બોલે તોય આપણને ખબર પડે કે એટલું યાદ રાખ્યું છે. પણ આ વર્ષોના સત્સંગી હોઈએ તો આમનું કાચું જ જૂતું હોય, કાચું જ જૂતું હોય, કારણ કે આપણે કાચું રાખવા માટે સહમત છીએ, એ ગમતું હોય છે આપણને. માટે તમે કંઈક બોલો. ઘણી વાર તો શું છે કે તમે બોલો એના ઉપરથી બીજાનું ક્લેરી થાય કે ભાઈ આમનમ જ ચાલ્યું જાય છે, એટલે એવું કરવા જેવું ખરું કે નહીં? હા, એટલે એ ઘરની રીતે બેઠા હોય ને વિધાઉટ ટેન્શન, જે તમને સૂજે તમે કહો, મને સૂજે મને કહું, પછી આપણે વાતો કરીને એમ કરતાં કરતાં મારા તમારા કલ્યાણની કાંક વાતો થાય અને એ આપણી વાતોની ભણક ને ઝલક ને આપણી જિજ્ઞાસા ને આપણી ઈચ્છા ને આપણી કંઈક ઉત્કંઠા એમને પામવાની એ ગોપાળાન સામે ગુણાતીતાન સામે સહજાન સામે સાંભળી લે એટલે આપણું કામ પૂરું થઈ ગયું.